શ્રીમદ ભાગવત પાંચમો સ્કંદ બીજો અધ્યાય આગ્નિદ્રનું ચરિત્ર. શ્રી સુખદેવજી કહે છે, પિતા પ્રિયવ્રત આ પ્રમાણે તપસ્યામાં સંલગ્ન થઈ ગયા ત્યારે રાજા આગ્નિદ્ર તેમની આજ્ઞાનું અનુસરણ કરતા રહીને જંબુદ્વીપની પ્રજાનું ધર્મ અનુસાર પુત્રવત પાલન કરવા લાગ્યા. એકવાર તેઓ પિતૃલોક પામવાની કામનાથી સત્પુત્રની પ્રાપ્તિ માટે પૂજાની બધી સામગ્રી એકઠી કરીને સુર સુંદરીઓના ક્રીડા સ્થળ મંદરાચલની એક ઘાટી પહાડી પ્રદેશમાં ગયા અને તપસ્યામાં તત્પર થઈને એકાગ્ર જીતે પ્રજાપતિઓના પતિ શ્રી બ્રહ્માજીની આરાધના કરવા લાગ્યા. આદિદેવ ભગવાન બ્રહ્માજીએ તેમની અભિલાષા જાણી લીધી, તેથી પોતાની સભાની ગાયિકા પૂર્વચિત નામની અપ્સરા તેમની પાસે મોકલી. આગ્નિદ્રજીના આશ્રમની પાસે એક અત્યંત રમણીય ઉપવન હતું, તેમાં તે અપ્સરા વિચરણ કરવા લાગી. તે ઉપવનમાં જાત જાતના ગીચ વૃક્ષોની ડાળીઓ પર સોનેરી વેલીઓ ફેલાયેલી હતી. તેમના પર બેઠેલા મોર વગેરે ઘણી જાતના સ્થળચર પક્ષીઓના યુગલો સમધુર બોલીઓ બોલી રહ્યા હતા. તેમનો ષડજ વગેરે સ્વરોથી યુક્ત ધ્વનિ સાંભળીને સચેત થયેલા જળકુકડી, કારંડવ, કલહંસ વગેરે જળચર પક્ષીઓ વિવિધ પ્રકારે કલરવ કરવા લાગતા હતા. એનાથી ત્યાંના કમળવનોથી સુશોભિત નિર્મળ સરોવરો ગુંજન કરવા લાગતા હતા. પૂર્વચિતની વિલાસપૂર્ણ સુલલિત ગતિવિધિથી અને પાદવિન્યાસ ચાલની શૈલીથી ડગલે ડગલે તેના ચરણોના નૂપુરોનો જણકાર થઈ ઉઠતો હતો. તેનો મનોહર ધ્વનિ સાંભળીને રાજકુમાર આગ્નિદ્રે સમાધિ યોગ વડે મીચેલા કમળ કળીઓ જેવા સુંદર પોતાના નેત્રો જરાક જેટલા ખોલીને જોયું તો પાસે જ તેમને તે અપ્સરા દેખાય. ભમરીની જેમ તે પ્રત્યેક પુષ્પ પાસે જઈને તે શૃંગતી હતી તથા દેવતાઓ અને મનુષ્યોના મન અને નયનોને આહ્લાદિત કરનારી પોતાની વિલાસપૂર્ણ ગતિ એટલે ચાલ, ક્રીડા ચાપલ્ય, લજ્જા અને વિનયયુક્ત દ્રષ્ટિ, સુમધુર વાણી તથા મનોહર અંગો અવયવોથી પુરુષોના હૃદયમાં કામદેવના પ્રવેશ માટે જાણે કે દ્વાર બનાવી દેતી હતી. જ્યારે તે હસી હસીને બોલવા લાગતી ત્યારે એવું પ્રતીત થતું હતું કે જાણે તેના મુખમાંથી અમૃતમય માદક મધ જરી રહ્યું છે. તેના ઉચ્છ્વાસની ગંધથી મદાંત થઈને ભમરાઓ તેના મુખ કમળને ઘેરી લેતા હતા. ત્યારે તે તેમનાથી બચવા માટે જલ્દી જલ્દી પગ ઉપાડીને ચાલતી તો તેના કુચકળસ જેવા સ્તનવેણી અને કંદોરો હાલવાથી ઘણા જ સુહામણા લાગતા હતા. આ બધું જોવાથી ભગવાન કામદેવને આગ્નિદ્રના હૃદયમાં પ્રવેશવાની તક મળી ગઈ. તેઓ તેમને આધીન થઈને તે અપ્સરાને પ્રસન્ન કરવા માટે ઉન્મત્તની જેમ આ પ્રમાણે કહેવા લાગ્યા. હે મુનિવર્ય, તું કોણ છે? આ પર્વત પર તું શું કરવા ઈચ્છે છે? તું પરમ પુરુષ શ્રી નારાયણની કોઈ માયા તો નથી ને? ભવા તરફ સંકેત કરીને મિત્ર તે દોરી પ્રત્યંચા વિનાના બે ધનુષ્ય શા માટે ધારણ કર્યા છે? એમનાથી શું તારું પોતાનું કોઈ પ્રયોજન છે? કે પછી આ સંસાર અરણ્યમાં મારા જેવા મત મૃગોનો શિકાર કરવા ઈચ્છે છે? નેત્ર કટાક્ષો તરફ સંકેત કરીને તારા બે બાણ તો ઘણા સુંદર અને તીણા છે. અહો, એમાં કમળદળની પાંખડીઓ છે, દેખાવમાં ઘણા શાંત છે અને છે પણ પીછા વિનાના, એટલે બાળનો પાછળનો ભાગ એટલે પીછા. અહીં વનમાં વિચરતા તું એમને કોના પર છોડવા ઈચ્છે છે એ અમે જાણતા નથી. મારી એટલી જ માગણી છે કે તારું આ પરાક્રમ અમારા જેવા જડબુદ્ધિઓ માટે કલ્યાણકારી થાઓ. ભવા તરફ જોઈને હે ભગવાન, તારી ચારે બાજુએ આ જે શિષ્યો અધ્યયન કરી રહ્યા છે તેઓ તો નિરંતર રહસ્યયુક્ત સામ ગાન કરતા કરતા જાણે ભગવાનની સ્તુતિ કરી રહ્યા હોય, અને જેમ ઋષિઓ વેદની શાખાઓનું અનુકરણ કરે છે તેવી જ રીતે આ બધા તારા ચોટલામાંથી ખરેલા પુષ્પોનું સેવન કરી રહ્યા છે. નુપુર ધ્વનિ તરફ સંકેત કરીને હે બ્રહ્મન, તારા ચરણોરૂપી પિંજરાઓમાં જે તેતર પુરાયેલા છે તેમનો ધ્વનિ તો સંભળાય છે પણ તેમનું રૂપ જોવામાં આવતું નથી. કરધની સહિત પીળી સાડીમાં અંગની કાંતિની ઉત્પ્રેક્ષા કરીને તારા નિતંબો પરના કદમના પુષ્પો જેવી આ આભા ક્યાંથી આવી? એમની ઉપર તો અંગારાઓના મંડળ જેવું પણ દેખાય છે, પરંતુ તારું વલકલ વસ્ત્ર ક્યાં છે? ચંદન ચર્ચિત સ્તનોને લક્ષિત કરીને હે દ્વિજવર, તારા બંને સુંદર શિંગોમાં શું ભરેલું છે? અવશ્ય તેમનામાં ઘણા અમૂલ્ય રત્નો ભરેલા છે, તેનાથી જ તો તારો મધ્ય ભાગ ઘટી પ્રદેશ આટલો કૃશ હોવા છતાં પણ તું એમનો બોજ વહી રહી છે. અહીં જઈને તો મારી દ્રષ્ટિ પણ જાણે રોકાઈ ગઈ છે. અને હે સુભગા, આ શિંગો પર તે આ લાલ લાલ લેપ જેવું શું લગાડ્યું છે? તેની ગંધથી તો મારો આખો આશ્રમ મહેકી ઉઠ્યો છે. હે મિત્રવર, મને તો તું પોતાનો દેશ બતાવ જ કે જ્યાંના નિવાસીઓ પોતાના વૃક્ષ સ્થળો પર આવા અદ્ભુત અવયવો ધારણ કરે છે, જેમણે અમારા જેવા પ્રાણીઓના ચિત્તોના ક્ષુબ્ધ કરી દીધા છે, તથા જેઓ મુખમાં વિચિત્ર હાવભાવ, સુંદર ભાષણ અને અધરા મૃત જેવી અનોખી વસ્તુઓ રાખે છે. હે પ્રિયવર, તારો આહાર શું છે કે જેને આરોગવાથી તારા મુખેથી હવન સામગ્રીના જેવી સુગંધ ફેલાઈ રહી છે? લાગે છે કે તું વિષ્ણુ ભગવાનની કોઈ કળા જ છે, તેથી તારા કાનોમાં ક્યારેક પલકારો નહીં મારનારા મગરના આકારના બે કુંડળ છે. તારું મુખ એક સુંદર સરોવર જેવું છે, તેમાં તારી ચંચળ આંખો કાપતી બે માછલીઓ જેવી દંત પંક્તિ, હંસો જેવી અને વાંકડિયાળી કેસલટાવો ભમરાઓ જેવી શોભાયમાન છે. તું જ્યારે પોતાના કરકમળો વડે થાપ ટપલી મારીને તે દડાને ઉછાળે છે ત્યારે એ દિશા વિદિશાઓ જતો મારી આંખોને તો ચંચળ કરી જ મૂકે છે, સાથે સાથે મારા મનમાં પણ ખળભળાટ પેદા કરાવી દે છે. તારો વાંકો જટા સમૂહ ખુલી ગયો છે, તું એને સંભાળતો નથી? અરે આ ધૂર્ત વાયુ કેવો દુષ્ટ છે કે જે વારંવાર તારા કટી વસ્ત્રને ઉડાડી મૂકે છે. હે તપોદન, તપસ્વીઓના તપને ભ્રષ્ટ કરનારું આ અનુપમ રૂપ તે ક્યાં તપને પ્રભાવના ક્યાં તપના પ્રભાવે મેળવ્યું છે? મિત્ર, આવ થોડા દિવસ મારી સાથે રહીને તપસ્યા કર, અથવા ક્યાંક વિશ્વનો વિસ્તાર કરવાની ઈચ્છાથી બ્રહ્માજીએ જ તો મારા પર કૃપા નથી કરીને. સાચે જ તું બ્રહ્માજીએ જ આપેલી પ્રિય ભેટ છે. હવે હું તને છોડી શકું નહીં. તારામાં તો મારા મન અને આંખો એવા અટવાઈ ગયા છે કે અન્યત્ર જવા જ ઈચ્છતા નથી. હે સુંદર શિંગોવાળા, તારું જ્યાં જવાનું મન હોય મને પણ ત્યાં જ લઈ જા. હું તો તારો અનુચર છું અને તારી આ મંગલમય સખીઓ પણ ભલે આપણી જ આપણી સાથે જ રહે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, આગ્નિદ્ર દેવો જેવો બુદ્ધિમાન, દેવો જેવા બુદ્ધિમાન અને સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં ઘણા કુશળ હતા. તેમણે આ પ્રકારની રતિ માધુર્યપૂર્ણ મીઠી મીઠી વાતોથી તે અપ્સરાને પ્રસન્ન કરી લીધી, અપ્સરાને પ્રસન્ન કરી દીધી. વીર સમાજમાં અગ્રગણ્ય આગ્નિદ્રની બુદ્ધિ, શીલ, રૂપ, અવસ્થા, લક્ષ્મી અને ઉદારતાથી આકર્ષાઈને તે અપ્સરા જંબુદ્વીપના તે અધિપતિની સાથે કેટલાક હજાર વર્ષો સુધી પૃથ્વી અને સ્વર્ગના ભોગ ભોગવતી રહી. ત્યારબાદ નૃપશ્રેષ્ઠ આગ્નિદ્રે તેના ગર્ભથી નાભિ કિમ પુરુષ હરિવર્ષ ઇલાવૃત રમ્ય હિરણ્યમય કુરુ ભદ્રાશ્વ અને કેતુમાલ નામના નવ પુત્રો ઉત્પન્ન કર્યા. આ પ્રમાણે નવ વર્ષોમાં પ્રતિવર્ષ એકના ક્રમથી નવ પુત્રો ઉત્પન્ન કરીને પૂર્વચિત તેમને રાજભવનમાં જ છોડીને ફરી બ્રહ્માજીની સેવામાં હાજર થઈ ગઈ. આગ્નિદ્રના આ પુત્રો માતાના અનુગ્રહથી સ્વાભાવિક જ સુડોળ અને સબળ શરીરવાળા હતા. આગ્નિદ્રે જંબુદ્વીપના વિભાગ કરીને તેમના જેવા નામવાળા નવ વર્ષ એટલે ભૂખંડ દેશ બનાવ્યા અને તેમને એક એક પુત્રને સોંપી દીધા. ત્યારે તે બધા પોતપોતાના દેશનું રાજ્ય ભોગવવા લાગ્યા. મહારાજ આગ્નિદ્ર રોજે રોજ ભોગો ભોગવતા રહ્યા, છતાં પણ તેમનાથી અતૃપ્ત જ રહ્યા. તેઓ તે અપ્સરાને જ પરમ પુરુષાર્થ સમજતા હતા. તેથી એમ તેમણે વૈદિક કર્મો વડે તે જ લોક પ્રાપ્ત કર્યો કે જ્યાં પિતૃઓ પોતાના સુકૃતો પુણ્ય કર્મો અનુસાર જાત જાતના ભોગોમાં મસ્ત રહે છે. પિતા પરલોક સિધાવી ગયા ત્યારે નાભી વગેરે નવ ભાઈઓએ મેરુની મેરુદેવી, પ્રતિરૂપા, ઉગદ્રષ્ટ્રી, લતા, રમ્યા, શ્યામા, નારી ભદ્રા અને દેવવીતી નામની નવ પુત્રીઓ સાથે લગ્ન કર્યું. પાંચમા સ્કંદ અંતર્ગત આગ્નિદ્ર વર્ણન નામનો બીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. જય.